આપણે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, કે જેમણે હરિચરિતામૃત ગ્રંથ લખ્યો, બહુ મોટો ગ્રંથ, આખો કાવ્યાત્મક છે, પણ એનું ગુજરાતી વર્જન કરી અને હરિકેશવ શાસ્ત્રીજીએ 5 ભાગમાં બહાર પાડ્યું છે. બહુ સરસ, એવું મધુર સરસ એનો રસ અને લય જાળવીને ભાષાંતર કરવું, નહીં તો કઠણ હોય છે, ભાવ જાળવવો ને એ સરસ ભાષાંતર. અને આમ ચરિત્રો વાંચીએ, રાજકોટની અંદર બચુ બાપા છે કંઈક, હવે વ્યા ગયા કે નહીં ખબર નહીં, પણ એણે ક્યાંક 80-90 તો પાઠ કર્યા છે, અને 80-90 હરિચરિતામૃત સાગરના પાઠ. બસ એ જ વાંચવા, એ જ વાંચવા, આ રસ આવી જાય. તમે જુઓ મજા, ઉપદેશનો ઉપદેશ, અને ભગવાનને એક એક ડે ટુ ડે એ સરસ લીલાઓનો આલેખન આધારાનંદ સ્વામીએ કર્યું છે. મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા, તો લાઠીદળ પધારેલા. એ લાઠીદળ હતા ત્યારે ખસ ગામથી રતન શેઠ, બગડ ગામથી મોતી શેઠ, ઢીકિયાળીથી માવજી શેઠ, આ ત્રણેય શેઠિયાઓ સ્વામી પાસે મળવા લાઠીદળ આવ્યા. કોને? આધારાનંદ સ્વામી. દંડવત કર્યા, બેઠા, મોઢા વાટકી જેવડા થઈ ગયેલા. એટલે પેલા સ્વામીએ પૂછ્યું કે કેમ શેઠિયાઓ, કેમ આમ છે? મા બાપ, બહુ પૈસાની તકલીફ છે, વ્યવહાર માવતર કેમ હલાવવો, કંઈક દયા કરો તો કાંઈક સારું થાય. સ્વામી દયા આવી ગઈ. સ્વામી કે જો શેઠિયાઓ, એમ કરો, ઋનો વેપાર કરો, ઋનો, ઋનો કપાસનો વેપાર કરો. સ્વામી, એમ કપાસનો વેપાર થાય મારા વાલા? કાવડિયા જોઈ, કાવડિયા હોય તો દુઃખી હું કામ હોય? કાંઈ છે નહીં, વેપાર કેમ કરવો, ઋનો વેપાર, કપાસનો વેપાર કેમ થાય? લે, એવું છે, હાલો હું બોટાદ ભગા શેઠ, આપણા હરિભગત આગેવાન સત્સંગમાં, એને ચીઠી લખી દો, બસ તમને ત્રણેયને 2000 રૂપિયા આપે, એ જમાને 2000 રૂપિયા. 5 રૂપિયા આપે તો બહુ કહેવાય, સાચે 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. 2000 તમને આપે, તમે કપાસનો વેપાર કરો, જાઓ બસ, શ્રીજી ભગવાન, શ્રીજી સારું કરે, જા. ચીઠી લખી દીધી, બોટાદ ગયા ભગા શેઠે, ત્રણેયને 2000 રૂપિયા આપ્યા, લઈને ઘરે આવ્યા, ઋણો વેપાર કર્યો. એ જ વર્ષમાં ત્રણેય શેઠિયાઓ 16,000 કમાણા, લાખોમાં ગણી લ્યો ને આજની રીતે, એક જ વર્ષમાં ક્યાં પહોંચી ગયા, 16,000 રૂપિયા કમાણો એક જણો. આવ્યા હરખાતા પછી સ્વામી પાસે, હવે ગઢપુર હશે સ્વામી, આવીને દંડોદ કર્યા. પેલા આવ્યા હતા ત્યારે તો આમ કેરોસીન થઈ ગયું, થઈ રહ્યું હોય એવા દીવા જેવા હતા, રિઝર્વમાં હોય એવું. અને હવે તો આમ વગર કાંઈ ખાધા પીધા વગર આમ ગાલ મોટા થઈ જાય, હા છે ને, શેર બજાર ઊંચું આવી જાય તો આમ તરત ફૂલી જાય. એટલે સ્વામીને મેડા આમ દંડવત કરવા, બે કરવા તો 5 થઈ જાય. રાખો રાખો શેઠિયા રાખો, હા મા બાપ, બહુ તમારી દયા થઈ. સ્વામી 1600 અમે ત્રણેય કમાણા છે, બહુ સારી દયા, સારું લ્યો, જો શેઠિયા મહારાજ આપ્યો, હા 2000 આપણે ભગા શેઠ પાસેથી લાવ્યા છે એ આપણે આપી દેવાના. કાન પકડી વાત સ્વામી, એને આપ્યા આપણને 2000 આપી દેવાના. 2000 શેઠને, ભગા શેઠને બોટાદ આપ્યા હતા પાછા, બરાબર, કાન પકડી વાત સ્વામી. પછી કે સ્વામી જો શેઠિયાઓ, હવે વધ્યા કેટલા, 14, હા એમાં જ્યારે મેં તમને આ બધું કીધેલું કપાસનો વેપાર કરજો ત્યારે મેં તમને કીધું હતું શું, હા હા હા હા, શું કીધું હતું, કે તમે ધર્માદો ચોખ્ખો કાઢજો ગોપીનાથજી મહારાજનો, હું તમને 2000 અપાવું, વેપાર કરજો, પ્રભુ આપશે, પણ ધર્માદો ચોખ્ખો આપણે દેવને આપવાનો. હા હા હા, તો સ્વામી તમે કીધું હતું એ બરાબર યાદ છે, હા તો 2000 ગોપીનાથજી મહારાજને ધર્માદા પેટે આપી દીધા. હવે કેટલા વધ્યા, 12000 વધ્યા શેઠિયાઓ, 10000 છે ને માટલામ ભરી અને દાટી મેળો, અત્યારે ત્યારે દાટતા બેંક હતી ને, 10000 ત્રણેય દાટી દો. કેટલા વધ્યા, 2000 વધ્યા ને, હવે એમાંથી ઋણો વેપાર કરતા નહીં, હવે અનાજ કરિયાણાનો કરો. એટલે પેલા શેઠિયા એકબીજા બીજાને આમ આમ જોવા માંડ્યા, ક્યાં કમળ ફરે છે આ બધું તમે જોજો કેમ થાય છે એ જોજો, અત્યારે આગળ આપણે હમણાં જ આપણે આગળ નિકાલ કરી નાખો છો. હવે એટલે પેલા શેઠિયા આમાં મીડા જોવા, એટલે સ્વામી કે શું શેઠિયા એકબીજા આમ જોવો છો, તો કે સ્વામી એમાં જો એવું છે, સ્વામી મા બાપ ભગાસવટના 2000 રૂપિયા કાન પકડી વાત આપી દેવાના. હા તો બરાબર છે. અને તો સ્વામી કહેલો ધર્માદાન એમાં સામે જો શું કે ભગા શેઠના જ આપણે લીધા હતા, હા એમાંથી જ આપણે કમાણા, હા તો એના આપણે આપી દીધા. એટલે આપણે અમારો એવો વિચાર છે કે ધર્માદો હવે આપણે આમાં જે કમાઈએ એમાંથી આપણે ધર્માદો વધારે વધારે કરતા જાય. કારણ કે 2000 ભગા શેઠના રોક્યા તો 16000 કમાણા, તો અત્યારે 2000 માના કમના તમે ગણો છો તો કેટલા થાય પછી. એટલે અત્યારે ભગા શેઠના 2000 આપી દીધા એટલે અત્યારે એની મૂડીનું જે ગણો તે, એટલે હવે જે કમાઈએ એમાંથી ધર્માદો ચોખો. સ્વામી કઈ બોલ્યા ની ગમ ખાઈ ગયા. સ્વામી કહે તમારી મરજી. તો 10000 જી સ્વામી ને દયા છે, 10000 દાટી મેલો અને 2000 નો અનાજ કરિયાણો વેપાર કરો. એમાં સ્વામી એવું છે પૈસા દાટ્યાથી હું ફાયદો, ફરે તો બમણા થાય. હે સ્વામી પૈસો ફરે એમ બમણો થાય એમ. હા તો ઋનો વેપાર કરતા ની કરિયાણો કરજો. ભાઈ એમાં સ્વામી એવું છે ને અમને વાણિયાઓને વધારે વેપારમાં ખબર પડે, કયો વેપાર ક્યારે કરવો એ અમને વધારે ખબર પડે. એટલે એનો અર્થ શું છે તમને ખબર પડે એટલું બોલ્યા નહીં 11 કૌંસમાં. પણ એ આ વેપાર કયો કરવો સ્વામી એ અમને વાણિયાના દીકરાને વધારે ખબર પડે. એટલે સ્વામીનું મુખ જરા કોયલું થઈ જાય ને, એટલે સ્વામી કે સારું લ્યો અમને કંઈ ખબર ન પડે ને આમાં, હે સારું તમારી રીતે રળી ખાઈ જાઓ, જાઓ હો જાઓ. છતાં હું તો કહું છું 2000 દાટી મેટો, 2000 નું કરિયાણું કરો અને 2000 ગોપીનાથજી ને આપી દો. હા સ્વામી આપણે ધર્માદાનો તો શું છે હવે આમાંથી જે આવીએ અને અમારી રીતે અમે વેપાર કરશું અને સુખેથી બધું પછી આપણે દેવ માટે જ કરવું છે. સારું સારું અમને કઈ ખબર ન પડે, સારું તમારી રીતે રળી ખાઈ જાઓ. સ્વામી માથે ઓઢીને હોઈ ગયા. જેઠિયાઓ ગયા 2000 તો ઓલા બોટાદના ભગા શેઠ ને આપી દીધા, 14000 રોક્યા, દાટ્યા નહીં, દેવનો વાત કરી હતી મૂળ પેલા કે આપજો ધર્માદો આપ્યો નહીં, જો પાર્ટનરને ખેંચવી નાખ્યો, રાખ્યો અને પાછો ખેંચવી નાખ્યો, રખાયો હતો પાર્ટનર કાઢી નાખ્યા. ઘણા એવા ઓળવી નથી જતા પાર્ટનરનું. આવું એટલે 14000 ધંધામાં રોક્યા, પણ શેમાં અનાજનું કરિયાણું ન કર્યું, ઋણું જ કર્યું, કપાસનું જ કર્યું. હવે સ્વામીએ કીધું હતું એ કરતા નહીં તમે. હવે સ્વાભાવિક છે ને એમ જ લાગે ને કે સ્વામીને એમાં શું ખબર પડે, એ તો સ્વાભાવિક સીધી વાત છે. સાધુ બાવાને શું ખબર પડે વેપાર કપાસનો કરવો કરિયાણાનો કરવો, સીધી વાત તો છે જ. એટલે ઓયલાને તો લાગે જ. એટલે રૂ કપાસનો તો વેપાર ના કર્યો, એટલે કરિયાણાનો કર્યો જ નહીં, રૂ કપાસનો જ વેપાર કર્યો. પણ એમાં એટલો બધો ખરીદ્યો અને પાછું એમાં સટો ખેલ્યા, ગયું તે 14000 તો ડૂબી ગયા, ઉપર 10000 નું કરજ થઈ ગયું. 10000 રૂપિયા એ જમાનાના, 14000 તો વયા ગયા, મૂળગી મૂડી ગોળો ગોફણ બે ગઈ, પણ 10000 ના ત્રણેય જણા ડૂબ્યા, ઘરેથી બહાર નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી. ઘર ખોરડા મૂકીને બૈરા છોકરાને લઈને રાતોરાત ક્યાં મૂલક મૂકીને ભાગી ગયા એ તે દિન ઘડીને આજનો સુધી પત્તો નથી. લ્યો ફાયદો કાઢ્યો, શું થઈ ગયું, દશાંશ વિશાંશ ઓળવી ગયા. દેવનું ગણાયું હોય કે આટલો આમ થાય ફાયદો કરતા, ના એમ ફાયદો થતો નથી. એટલે પાર્ટનર બનાવે તો પૈસો સાચવવાની ચિંતા ઠાકોરજીની, વધારવાની પણ ચિંતા ઠાકોરજીની, કેમ ખર્ચવો એની ચિંતા ઠાકોરજી. પૈસો આવે સાથે ચિંતા આવે, પણ ચિંતાનો આ સમાધાન ઠાકોરજીને માટે પાર્ટનરશીપ રહી. પૈસો આવે એની સાથે બીજું સુખ નહીં, શું દુઃખ આવે જો બસ. બીજું દુઃખ પૈસો આવે એટલે અનિદ્રા આવે, ઊંઘ ન આવે. જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે, પૂછજો પૈસા વાળાને. જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે, શ્વાન નિદ્રા થઈ જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય. ભાઈ ને આમ આપડી જેવી આમ ઘાટી આવી ગયા, સવારે ટોંટો પાકી ગયા એમ આવે, ગોદડું ખેંચી જાય તો ભાન ન રહે એવી એને આવે. હે, ઘણા સુતા હોય તમે જોવો, ભેળા કુતરા હોઈ ગયા હોય તો ખબર ન હોય. ગામડામાં બાબા સુતા હોય, ભેળા કુતરા શિયાળાના લાભ લઈ લે, પણ એને ખબર ન હોય. અમારે જાગે તો કે હઈટ મળો અહીંયા કેદી કરી ગયું. એમ પેલા જેમ જેમ પૈસો વધે એને એવી ઊંઘ નસીબમાં હોય ના, જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. કારણ કે પેલી ચિંતા તો સાચવવાની થાય. શેઠ દુકાને બેઠેલા, એમાં એક જણો આવ્યો, ઘડીક આડાવડી વાત કરી, ગોળનો ભાવ શું, ખજૂરનો ભાવ શું, ને ખાંડનો ભાવ શું, એવું બધું બધું વાતો થી તો કરી. પછી શેઠ ને કે, હે શેઠ તમે હુઓ ક્યાં? હવે એ જમાનાના વાણિયા જ વેપાર કરતા, ખાધેલો હોય મતીનો, ચશ્માની દાંડલી આમ કરીને ઓલા ને સામે આમ જોયું. ગ્રાહક હોય ને એ હુઓ ક્યાંય પૂછે નહીં, એ મારો રાતે હાથ મારવા વાળો જ હોય. અત્યાર સુધી બેઠો પણ આ એને એટલે એટલે શેઠે જવાબ આપ્યો. તમે જુઓ એ એમાં એવું છે ને ભાઈ, હું તો ઘરે હું, દુકાને હું, અને ક્યારેક ના પણ શું. ક્યારેક ના પણ શું લ્યો, ઓલું ઉભો થઈને વિયો ગયો. પણ ઊંઘ આવે. અકબર અને બિલબર ફરવા નીકળ્યા હતા, સાંજનો સમય હતો. એમાં ગહાવ ભિખારી આમ બેઠેલો ને ઠર ઠર ઠર ઠર થાય ને એવો પડેલો, કપડા નહીં, અર્ધ હાવ અર્ધ લગ્ન દેહાલ દશા. એટલે અકબરે બિરબલને કીધું, બિરબલ હા જી જહાપના, ઉસકો કુછ દિયા જાય, કિતના રુગ્ણ, કિતના બેકાર બેહાલ, બેચારે કો કુછ દિયા જાય. બિરબલ કે એને કાંઈ દેવાની જરૂર નથી. અરે બિરબલ એવું ન હોય, એને આપો, તમારી મરજી, હું તો કહું છું એને કાંઈ આપવાની જરૂર નથી, છે એ બરાબર છે એને. ના ના ના ના, સુખી હોવે ને કુછ દિયા જાય, સારું કુછ દિયો, આપકો જો દિયા ના હોય દિયો. હવે ગળામાંથી સોનાનો હાર કાઢીને, હવે અકબરનો હાર કાંઈ જેવો તેવો હોય ભાઈ, માપ બાર હાર હોય, કાઢીને સોનાનો હાર પેલા ભિખારીને આપ્યો અને અર્પ કરીને બિરબલ નીકળી ગયા. સવાર થયું, બેઠ્યા કચેરી ભરાણી, ત્યાં પેલો જ માણસ દોડતો આવ્યો જેને હાર આપ્યો હતો ને સોનાનો, એ દોડતો આવ્યો. બિરબલ બેઠો હતો ત્યાં, બિરબલ એને ખબર જ નથી આવવાનો જ છે. આવીને સીધો જ બોલો, સોનાનો આવો મોટો લડ્ઢા જેવો હાર લઈને અકબરના ખોળામાં ગાયબ. એ મહારાજ સમ્રાટ, લે લીજો એ તમારા સોના, એ સોના ને તો મેરા સોના હરામ કર દિયા હે. હવે આખી રાત ઓલો ગચકો ક્યાં નાખવો, આટલું મોટું એમ થાય અહીં રાખું, લઈ જા કોઈ, અહીં રાખું તો કોઈ લઈ જશે તો ક્યાં રાખ, અહીં રાખવું ક્યાં રાખવું. અને ઘડીક ખુશીમાં ઊંઘ નો આવે અને ઘડીક ચિંતામાં ઊંઘ નો આવે. આખી રાત આમ કાઢી અને હવારે આવીને પાછું આપી ગયો. એ સોના ને, સોના એટલે સોનું ગોલ્ડ, અને સોના એટલે સૂર, એ સોના ને તો મેરા સોના હરામ કર દિયા. મને કહેવાનું મન થાય છે કે એ જમાનાના ભિખારી પણ આપણા કરતા વધારે સમજદાર હતા. એક જ રાતમાં સમજી ગયો, અને આપણે કેટલાય શુક્રવાર આ વાત ચાલે છે છતાં કોઈ સમજવાનું નથી. તુમ તુમ્હારે બોલતે રહો, હમ જો કરતે વહી કરેંગે, રામ મંદિર વહી બનાયેંગે, વહી કરેંગે. પેલો ભિખારી કેવું પડે ને ભાઈ, એક જ રાતમાં જાગી ગયો કે મારો આ લપ રખાય જ નહીં, શું લાખ રૂપિયાની નીંદર હરામ થઈ ગઈ કે ઘા કરીને વીયો. એક એક ભગત સૂતા હતા ઘરે, રાતનો ભાગ. ભગત કોને કહેવાય જોવો તમે, ભ માય છું ને, ભ ને કાંઈ નહીં ભ, ગ ને કાંઈ નહીં ગ, ત ને કાંઈ નહીં ત, કાંઈ ન હોય એને ભગત કહેવાય. હવે અત્યારે બધાને ભગતે થઈ જવું છે અને એમ બે જોઈએ છે. એમ ભગવાન બહુ દયાળુ છે, એ આપે છે જો, પણ થોડોક પાર્ટનર બનાવો. એવો ભગત, નગત ભગત સુતા હતા, એમાં રાતે ચોર આવ્યો, એને જોયું તો એક જ છે રિવોલ્વર કાઢ્યો. ભગત હવે તાકીને ગયા, ભગતને જગાડ્યા, ભગત જાગી ગયા. અરે ભગત જાગતા જ હોય ભજન કરતા, બંધ ઓલે રિવોલ્વર તાકીને કે સોના કહાં હે બતા. તો ભગત કે આખું ઘર ખાલી છે, જ્યાં સોના હોય સો. હવે ઓઈલો ગોલ્ડ નું પૂછે કે સોનું સુવર્ણ ક્યાં છે બતા, સોના કહાં હે બતા. તો કે આખું ઘર ખાલી છે, જ્યાં સોના હે સોજા. એને છે ચિંતા કઈ, જેને હોય એને ઊંઘ આવે, પૈસો આવે. એટલે ભાઈ તમે સાચું કહેજો, ઊંઘ ઘટે શું કરવું. શેર બજાર ઊંચું નીચું થાય, બજારમાં ભાવ ઊંચા નીચા થાય, તરત ઊંઘ ઘટી જાય. રાતે કોઈ ખંડણી વાળા દાઉદ જેવા આવા તેવા, એનો કોઈ મોટા ગુંડા હોય એનો ફોન આવી જાય, પછી ઊંઘ આવે, પૈસો મારી નાખે. કોણ કહેતા હૈ કે દોલત સે હર ચીજ મિલતી હૈ, દોલત એટલે પૈસો. કોણ કહેતા હૈ કે દોલત સે હર ચીજ મિલતી હૈ, કોઈ નિંદ લા દે હમ રૂપિયો કે બિસ્તર પર સોયે હૈ. કોઈ ઊંઘ આપો, રૂપિયાના પથારી ઉપર સૂતા છે, ઊંઘ નથી આવતી. ક્યાંથી આવે? એક જણા હમણાં કિસ્સો બની ગયો, એક બાપાનો. પૈસો ખરો, હવે છોકરો વારે વારે કે આપી દો આપી દો. અરે ભાઈ તને ઘણું દીધું, મરણ મૂડી છે, થોડી રેવા દે, તમારે શું કરવી છે? લાવ લાવ લાવ. ના ના એમ આ તકલીફ, છોકરાને બધું લઈ લેવું. અને બાપાને સે જે થાય કે હોય જે, બાપા કે ભાઈ આમાં મારી પાસે છે તો મારે હાથ થોડો છૂટો રહે, મારે વાપરો આ કરો. હવે તું અત્યારથી બધું પડાવી લેવા રહ્યો છે, તું મને શું દેવાનો? એટલે મારી પાસે પછી મરી જાઓ પછી તારું જ છે ને, હવે કોણ જાણે તમે ક્યારેય મરો. અને રાહ ન જોયો તો એક દરબારે એક જણો નીકળ્યો ને, ભેરવીને લાફો માર્યો ઓલા દરબારે ઓલા. તો ઓલો કે બાપુ તમે શું કામ માર્યો? મારો હું વાંક? લે એમ તો તમે ક્યારે વાંકમાં આવો જ નહીં, તમારે મારવા જ નહીં. લે તમે ક્યારે વાંકમાં આવો જ નહીં. એટલે ઓલા બાપા કે હું મરી જાઉં પછી બધું તારું છે ને, લે તમે કોણ જાણે ક્યારે મરો કે. અરે ભાઈ ભાઈ એમ નોય ના ના દઈ દો. એ જપા જપી થાય ને ઘણું બધું થાય, હવે બાપાને ઊંઘ આવે. અને ભાઈ આ રિયલ બનેલી ઘટના હું તમને કહું છું, આપણને તો કાંઈનું કાંઈ થઈ જાય. એ મળે એક રાત બાપાને કીધું બધું, બાબા દઈ દો હવે પછી બહુ થાય છો. બાપા કે આ હું તને કહું છું બહુ થાય છે આ બધું, આ બધું મારું કમાણીનું કરેલું છે, હું તારું લઈ લેતો હોય તો ઠીક છે, આ બધું મેં ઊભું કર્યું છે બધું, તને વરાય ઓપરણે મકાન દીધું બધું દઈ દીધું, હવે હવે હવે હું આટલું છે તને મરીને દઈ જ દેવાનું છે. છોકરાએ શું કર્યું ખબર? બાપો ઘડી ખુઈ ગયો ને, વીજળીનો શોર્ટ આપ્યો. બનેલી ઘટના, ગામ નામ ઠામ બધું છે મારી પાસે, દેવાય નહીં પણ ડખો થાય. વીજળીનો શોર્ટ આપ્યો, શોર્ટ આપ્યો વીજળીનો શોક. તો એ બાપા જીવી ગયા. અરે પછી બાપાનું ગળું દબાવ, ગો બાપ ગળું દબાવી દીધું. પછી તો રિયા જ નહીં ભાઈ, બાપા મરી ગયા. હવે કયા છતું તો થાય જ, એટલે પછી દેખાડો કરવા માટે ખાટલામાં ખાટલામાં બાપા ઉપર કેરોસીન ઠલવી, દિવાળીથી હળગાય, અડધું પડધું હળગ્યું ને આવું બધું થઈ ગયું ને ઠાર્યું. અને પછી ડૉક્ટર એને લખી આપે કે બાપાએ આત્મહત્યા કરી છે, ડેથ સર્ટિફિકેટ આપી દે એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. ડૉક્ટરને બોલાવ્યા કે બાપાએ આત્મહત્યા કરી, જો કેરોસીનનો ડબ્બો હળગી ગયા, આત્મહત્યા કરી નાખી. ડૉક્ટર આવ્યા, ડૉક્ટર જોયું, ભાઈ હા તમે આત્મહત્યાનું કહો છો પણ આમાં ઇલેક્ટ્રિક શોક મારેલો છે અને આ ગળું દબાવેલું છે. ડોક્ટર મારો હોય છે કંઈક થર્ડ આઈજ વાળો, તમે ઇલેક્ટ્રિક શોક આપ્યો છે, ગળું દબાવ્યું છે અને પછી એને નથી છાંટ્યું, આ તમે છાંટેલું છે. એટલે એને બે ત્રણ જણાને વાત કરી ડોક્ટરે, આ થયું છે એટલે ગામના હશે કે ડૉક્ટર, આમાં ગામની અમારી બધાને આબરૂ જાય છે ને, મકાન ડખો થશે, આવા જાય ડૉક્ટર સાહેબ એમ કરીને પછી બધું માંડી વાળ્યું. ભલે દબાઈ ગયું પણ પૈસો શું કરે છે એ જુઓ. હરી હરી બોલો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પૈસાના દોષ વર્ણવ્યા છે, આખું ચેપ્ટર લખ્યું છે. એક 107મું કેવું ચેપ્ટર છે, એ વાંચવા જેવું છે. પૈસો શું શું કરાવે છે, એટલે પૈસો આવે એટલે બહુ જ, એક તો પેલા ઊંઘ ઉડી જાય. રાતના 2 વાગે એક શેઠજીએ એના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો, ઉપાડ્યો ફોન. હા બોલો શેઠજી. સાહેબ મને ઊંઘ નથી આવતી. હા તે એમ કરો, તમે ક્લોનોટ્રિલ 0.5 મિલીગ્રામની ગોળી લઈને સુઈ જાઓ. લઈ લીધી ડોક્ટર, ક્લોનોટ્રિલ 0.5 મિલીગ્રામની ગોળી લઈ લીધી. તો હવે એમ કરો નથી આવતી તો ક્લોનોટ્રિલ 1 મિલીગ્રામની લઈ લો, ડબલ ડોઝ લઈ લો, ઊંઘ આવી જશે. એ મેં લઈ લીધી. તો એમ કરો વેલ્યુમ 10 મિલીગ્રામની, 10 મિલીગ્રામની ગોળી વેલ્યુમની લઈ લો, તમને ઊંઘ આવી જશે. લઈ લીધી ડોક્ટર, 2 વાગ્યા નથી ઊંઘ આવતી. તો હવે એમ કરો, તમે નાહી લો સરસ ઠંડા પાણીએ અને હલકા ફૂલકા કપડાં પહેરી ઓસરીમાં આટા મારો અને પથારીમાં પછી પડો, તમને નિરાયતે ઊંઘ આવી જાય છે. માથા ઉપર ઠંડો રૂમાલ રાખી દો. ડૉક્ટર, મેં નાહી લીધું, આટા મારી લીધા, રૂમાલ ઠંડો અત્યારે માથા ઉપર જ છે, છતાંય મને ઊંઘ આવતી નથી, હવે મારે શું કરવું? ડોક્ટર કે હવે એટલું જ કરો, ફોન મૂકી દો, મને હોવા દો. એટલે મને શું કામ તમે જગાડો છો? પૈસો આવે એટલે ઊંઘ આવતી ઘટી જાય. હવે એનું સમાધાન, સોલ્યુશન શું? એક જ, ભગવાનને સોંપી દે. ઘસઘસાટ ઊંઘી ભગવાનને સોંપી. હા, અમુક કંઈક ડેમેજ થયું હોય અને પછી દર્દ થાય ને ઊંઘ ન આવે એ સમજી શકાય છે. વૃદ્ધાવસ્થા હોય ને અમુક થાય સમજી શકાય છે, કારણો જુદા છે. પણ આ જે ચિંતાથી જે આ બધા ઊંઘ નથી આવતા એનું આ ભગવાનને સોંપી દે. આપણે રમેશભાઈ વોરા છે ને રંગપુરના, એમના ભાઈ વલ્લભ બાપા, એ જ્યારે જુવાન હતા, હવે તે અક્ષરવાસી થઈ ગયા, ત્યારે રંગપુર રહેતા, મોટી ખેતી, કોઈને પૈસા આપ્યા હોય, કોઈ વેપાર થયો હોય, 1,25,00,000 રૂપિયા સાયકલ ઉપર, ત્યારે બહુ જ બીજા વાહનો નહોતા ને એ જૂના જમાનામાં, 1,25,00,000 રૂપિયો સાયકલ ઉપર થેલી મૂકી અને રંગપુર આવે. એ પાછળ કોઈને ખબર પડી ગઈ, ખબર પડી જ જાય, 1,25,00,000 રૂપિયા કોને ખબર ના પડે, એ તો ચાલ્યા જાય છે સાયકલ લઈ. ભગવાનને સોંપી દો. આ વાત શાસ્ત્રો અને સંતો કહે છે, ચાલ્યા જાય છે. ખબર પડી કે મારું પાછળ કંઈક છે ખરું, એટલે કોણ સાંભળે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભગતે એવા એ પરિવાર આખો, જે બાલ મુકુંદાસજી સ્વામી વખતનો સત્સંગ તેજા બાબાથી લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય. વિચાર કરે કે હવે આમાં ઉગારો શું, એમ હજી એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાનની મરજી, આપણે કંઈ ખોટું કર્યું છે? પર સેવાની કમાણી છે. ઠાકોરજીને અમારા દાદાઓ પરદાદાઓ બધી સેવા કરી છે. હે હરી હે હરી હે સ્વામિનારાયણ હે સ્વામી કરતા જાય છે. ઓલામાં લઘુ લઘુ આવવામાં વાર, એમાં એ જમાની એમ્બેસેડર કારને ફિયાટ 2 કાર હતી ને, એમ્બેસેડર માર માર કરતી એની બાજુ નીકળી. એમ્બેસેડરમાંથી એટલે આમ જોયું, અરે ગાડી ઊભી રાખી, એટલે વલ્લભ તું અહીં ક્યાંથી? એટલે અહીંયા જોઉં ને મારું ગામ આવે છે તે, એટલે આવી જા આવી જા ગાડીમાં આવી જા. હવે મારે સામે સામે ગામ હોય હું, તું બે તો મારે વાતું થાય ને, પણ મારે સાયકલ છે, સાયકલ નાખ ઉપર ઉપર નાખ સાયકલ. ઓલા હેઠા ઉતરા, એ સાયકલ લઈને એને ચેઠિયાઓ માથે ચડાવી, આમને અંદર લીધા, બારણું કર્યો, ગાડી મારી મૂકી, રંગપુરમાં ઘરે આવીને ઉતારી વૈયા ગયા. રામ જાણે કોણ હતો કોણ નહોતો, લ્યો બોલો. ઓલા જોઈ રહ્યા, વળી ગયા પાછા. કરે ને ઠાકર રક્ષા કરે. હા, આપણે સુઈ જઈએ છે, ભગવાનને એક વાતનું દુઃખ હોય ને તો એ, જ્યારથી એ છે ત્યારથી એને ઊંઘ માણી નથી. અખંડ ભગવાન પોતે જાગે છે. એના ભક્તો માટે તો સતત જાગે છે. આપણે તેના માટે શું જાગીએ છીએ? એ જાગે છે. આપણે આ હિંમતનગર અરોડાના આપણે મોહન બાપા, જે વર્ષોથી રાજકોટમાં એકાઉન્ટ વિભાગ, અમદાવાદનો એકાઉન્ટ વિભાગ, બાપા કેવા કેવા 50-51 વર્ષની ઉંમરે થોડા બીમાર થયા, પછી એમ લાગ્યું કે આમાં નહીં રહેવાય, કેન્સર કે બ્લડ કેન્સર એવું કાંઈ, મીંડા ભજન કરવા, બધો વ્યવહાર છોકરાને આપી દીધો, એમના દીકરા રામને બધાય માળા જ મીંડા કરવા, રોગે વિયોગ્યો સાજા થઈ ગયા. તો બાપા કે હવે આયુષ્ય છે ને આપણી ગણાય નહીં, આ તો ભગવાને આપી કહેવાય. ઘરમાં વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ જેવું કરનાર, આખો વ્યવહાર છોડી દીધો, સંસાર બધો મૂકી દીધો, ધોળે કપડે સાધુ, એવા નિયમ ધર્મ, એવું એનું ભજન. એ પોતાના એ વખત જ્યારે વ્યવહાર કરતા ત્યારે ક્યાંથી પૈસા લઈને ઉઘરાણીનું આવીને આવતા છે, એમાં જોઈ ગયા સામેથી કે મારા આવે છે ભરી બંદૂકે ઘોડા પર બેસી, હવે શું આ અંતરિયાળ રસ્તામાં હાથમાં કપડાની થેલીમાં રૂપિયા શું કરવું? બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોરની વાડ હતી, ખેતર હતું, લે મારા ભગવાન સ્વામિનારાયણ, થોરિયાની વાડમાં થેલી રૂપિયાની ઘા કરી દીધું, હાઈ લાગી ગયા. હવે કાંઈ હાથમાં હતું જ નહીં, તું એલા શું કરે? સાંજ પડી ગઈ, રાત થઈ ગઈ, નિરાયતે હુઈ ગયા. બોલો તમે, લાખ દોઢ લાખ જેવી મત્તા હોય, થોરિયાની વાડમાં નાખી દીધી હોય, પેલા વિયાઈ ગયા છે, તો પછી નહીં તો 5 જણાને લઈને લેવા ના આવે હાથ બત્તી લઈને, કે હાલો હાલો ભાઈ ગોતવા જવું પડશે, મેં થેલી નાખી છે. આપણે શું કરીએ? નીકળીએ જ ને, હાલો ધારિયા કુવાડી જે સાધન મળે લ્યો, રૂપિયા ગોતવા જવું છે, આવ્યા જ નહીં, નિરાયતે સુઈ ગયા. લેજે સ્વામિનારાયણ કઈ નાખ્યું છે, બોલો તમે, વિશ્વાસ અને શ્રદ્ધા જુઓ. બસ નાખીને બી આવી ગયા, સવારે ઉઠ્યા, પૂજા કરી, 8:30 સુધી નિરાયતે પૂજા થઈ, પૂજા કરી, ત્યાર પછી મંદિરે દર્શન કર્યા, દર્શન કરીને પછી બાપા આવ્યા પૈસાની થેલી લેવા. ત્યાં તો સવારના 9 વાગ્યા હોય, કેટલા ખેતું ખેડી કરનારા કેટલા નીકળી ગયા હોય, તોય બાપા ન આવ્યા 9 વાગ્યા સુધી. અને પછી આવ્યા, ગોતતા હતા એમાં થેલી દેખાણી લઈ ઘરે બી આવ્યા. કોઈને રક્ષણ કર્યું ત્યારે? પણ એ વિશ્વાસ, આવો વિશ્વાસ ગજબ છે. જો વિશ્વાસ આવી જાય ને તો હર કામ થઈ જાય, પણ આપણને વિશ્વાસ આવતો નથી. કોઈ સરસ કીધું છે ને, વિશ્વાસ એટલે ઈશ્વરમાં વિશ્વાસ એટલે કેવો? ઓહો, વર્ષ 1.5 વર્ષનું છોકરું હોય અને હવે રમાયું હોય જેને હોય, એને આમ ઊંચું આકાશમાં કેટલું નાખી દે, 2-4 ફૂટ ઊંચું જવા દે ને, તો એ છોકરું કિલકલાટ હશે, નહીં તો ત્યાંથી હેઠું પડે તૂટી ફૂટી ન જાય, હે હાવ કાચું ભરભોળા જેવું હોય, પણ એ તો દાંત કાઢે છે, કારણ કે એને ખબર છે મારો પપ્પા જીલી લેવાનો છે. એમ જે ભગવાનના વિશ્વાસે આંધળું ક્યાં મૂકે, તો થાય એ તો વાંચો. એને જ નરસિંહ મહેતા કહેવાય, એને મીરાબાઈ કહેવાય, એને ઝેર કયા ભાવથી પીધું છે બોલો? દાસીએ કીધું કે આ મીરા ન પીતી આ ઝેર છે, તો કે બાવરી છો, ઝેર ક્યાંથી હોય? મેં હમણાં તુલસી પત્ર લઈ શ્યામના ચરણમાં લઈને એમાં નાખ્યું, હવે એ ઝેર કહેવાય, ચરણામૃત કહેવાય, બોલ. હવે આપણે તુલસી પત્ર પધરાવીને ફોલી ડોલ કેવું પીએ કે માકડ મારે દવા તુલસી પત્ર નાખ્યું છે એટલે આ જોઈએ જ નહીં ને, ચરણામૃત છે રા શ્યામનું, અને મીરા પી ગયા. હવે કઈ વિશ્વાસે પીધું છે બોલ? હવે આનું આનું એનાલિસિસ આ બુદ્ધિવાળા કરી શકે ભાઈ? અને એ બેઠા બેઠા વાળી એમ કે અમારે ધર્મ ઉપર પરિસંવાદ કરવો, શું કરવું? કપાળ તમારું તમને આમાં કઈ હુજ જ પડે નહીં, ચોખ્ખું ઝેર છે તોડી નાખે એવું, અને તુલસી પત્ર પતરાય, મીરા પી જાય, અને પી જાય ને અમૃત થઈ જાય, અને પાછી મીરા કે રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે, રાણા ને કેજો હજી ફરીથી મોકલે, કા કે ઝેર ને જીરવવાયા મારો જીવન વાલો આવશે, કારણ કે જો તમે ઝેર મોકલશો ને તો જ મારો શ્યામ છે ને એને પચાવવા માટે દોડીને આવશે, માટે રાણા ને કેજો મનની મનમાં ન રહી જાય, હજી ફરી વાર મોકલે. હવે એ ક્યાં વિશ્વાસ છે, કેમ પિતા છે? એ આપણે આમ ગોવર્ધનભાઈ માંગરોળના હસ્તે સ્વામિનારાયણ કહીને આખી દુકાનમાંથી માલ વેચે જ રાખે જિંદગીમાં, એ કયા વિશ્વાસે કરતા છે? કયા વિશ્વાસ? આપણે પાંચ દી કોઈ દેવા ન હોય કાટલો પકડી લઈએ, ભલે ને સત્સંગ હોય તો ટીલા કરી નીકળી જાય તો કીધું તું તારીખ વહી ગઈ, તારીખ ખબર પડે છે? તે દી આવ્યો તો તે આવડા આવડા આહુણા પાડતો તો નવરે દેતો નથી, પૈસા જોતા હે તે ગરીબડી ના હોતા હે, પૈસા હાથમાં આ જતા તો ખુટલાઈ કરતા હે. તમે વિશ્વાસ ની આ તો વાત કરવાની હોય છે વાત. હું તો એવું માનું છું કે વિશ્વાસ મૂક્યા પછી સફળ થાય નિષ્ફળ થાય જે થવું તે મળે ન મળે બધું લૂંટાઈ જાય ને, તો જેને વિશ્વાસ છે ને એ દાંત જ કાઢે, એને નામ વિશ્વાસ. વાયર ઉતરે તો જ વિશ્વાસ ની કસોટી, એવું નથી કસોટી આપણી છે કે લૂંટાઈ જાય ને એના નામ ઉપર તો એ દાંત જ કાઢતો હોય, કેમ મારે શું માધું એને જોવાનું છે, એને એને લેવાનું છે, મારે શું. નરસિંહ મહેતાને એમ જ ને તો મને હાર પહેરાય ન હાર એને મને કઈ ચિંતા જ નથી, તને બટો લાગશે કે હરે કૃષ્ણ કરતો ગયો, મને કોણ ઓળખે છે, તને ઓળખે છે બધા. નરસિંહ મહેતા કે મારે તો આમે આબરું નથી, મને તો હરિજન વાસમાં કાઢ્યો છે. વિચાર કરો નરસિંહ મહેતા કે મને જુનાગઢમાં ક્યાંય રહેવા જ નથી દેતા, મને હરિજન વાસમાં નાગરવાડાના 350 ઘર હતા, મને કોઈ નાગરવાડામાં રહેવા જ નથી દીધું, હરિજન વાસમાં મને ઘર રહેવા દીધું, તો આમે મારી આબરું જુનાગઢમાં છે જ નહીં, આબરું તારે છે, જાય તો તારી જાય, મારે છે જ ક્યાં પહેલેથી. આને શું કહો? ભગવાન ગભરાય, કેમ આપણે આ ડાંગરવાના જતનભાઈ એને મહારાજને કીધું મહારાજ મારે ત્યાં આવો, મહારાજ કે અમારે દૂધ દહીં ને એવું બધી રમઝટ બોલાવે છે, મહારાજ દૂધ દહીંના ઢગલા જતન પાછી ન પડે, તો કે ખૂટવું ન જઈ, ખૂટવા ન દોબારા, ખૂટે તો જતન નહીં, તમે આવજો. અને મહારાજ 500 પરમહંસો લઈને એને જતન ડાંગરવા ગયા, અને જતનભાઈ આજુબાજુ ગામડામાં એવી બધી રાખી દીધું ને કડી તોડ વ્યવસ્થા, કે દૂધના મોટા ને મોટા તપેલા ને કોઠિયું કડાય ને ભરી ભરીને ઢગલા દૂધ દહીંના કરી નાખ્યા, અને પરમહંસોની પંક્તિ કરી શ્રીજી મહારાજ ભેટ વાળી, અને પછી પીરસવા, એ આ પીરસવા શ્રીજી મહારાજની લીલામાં આવે છે ને, તમે જોયું નહીં હોય, તમને જોયું હોય પણ યાદ નહીં હોય, શ્રીજી મહારાજ પીરસવા નીકળતા ને ત્યારે આમ ભેટ બાંધતા, અને પછી પીરસતા, સમજ્યા તમે? આવી ભેટ વાળી ડાંગરવામાં, અને મહારાજ પછી મીણા પીરસવા, તે પીરસે કેવી રીતે ખબર? ધાર ઉપાડે જ નહીં, ધાર બંધ ના કરે, આમ આમ આમ ડોલ હોય તો આમ સીધી આમ જ જવા દે. જતનભાઈ કે મારા ઢોળવાના નથી દીધા, હો હા તમે ખવડાવવાની વાત છે, મારે કે જતન હું ગમે એ કરું, તારે કઈ બોલવાનું નહીં, સારું ન બોલ. તો આ ખૂટવાડો તમે તમારે જાઓ. મારા ધમધમાટ પીરસે, બે કોઠી હંતાડીને મૂકી દીધું દૂધ, અને પછી માગ્યું ને જતન કે નથી મારા, હાય જતન નું ખૂટ્યું, મારા સંભાળીને બૂમ પાડજો, સંભાળીને બૂમ પાડજો. મહારાજ કેમ આ ખૂટ્યું તોય? હા તમે બૂમ પાડશો જતન નું ખૂટ્યું, હું આખા ચોકમાં બોલતી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા તોય એને આથે ખૂટ્યું. બોલજો બોલવું હોય તો, ઊભી બજારે દાડી નાખવાની છું, હું તો બૈરું માણસ છું, હા ઊભી બજારે બૂમ પાડતી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો એને હાથેથી ખૂટ્યું. મહારાજ ચૂપ થઈ ગયા, એક હરફ બોલ્યા નહીં. હા બસ બોલશો, ભગવાનની ભક્તિ એને કહેવાય છે ભગવાનને પણ ચૂપ કરી દે છે, ભગવાનને ચૂપ. પછી જતનભાઈ બે કોઠી દૂધ કાઢ્યું, મહારાજ ખૂટ્યું નથી, હો હા જો હજી છે. જતન મહારાજ કે હવે કઈ બોલવું જ નથી ને, વિશ્વાસ. એમ મહાભારતના યુદ્ધમાં પછી દુર્યોધન અકળાઈ ગયો